તો યમુનાજી વહીને વ્રજ સુધી પહોંચી ન શકે એ સ્થિતિ છે. કેમ કે દિલ્હીથી 10 મીલ ઉપર યમુનાજીનો બાંધ, યમુનાજીના ઉપર બાંધ બાંધીને બધો પાણી દિલ્હીને મ્યુનિસિપલ વોટર સપ્લાયમાં જાય છે, અને જે વહીને અહીંયા આવે છે એ યમુના જળ નથી આવતો, દિલ્હીની ગટર આવી રહી છે. તો એ જે શાસ્ત્રની મર્યાદા હતી પર્યાવરણને જાળવવાની, એ ધર્મ આપણે પોતે તોડી નાખ્યો. અમદાવાદમાં વિશ્વ દર્શન કોન્ફરન્સ થઈ હતી, એમાં 2 અમેરિકનોએ એ બાબતનો બહુ મોટો નિબંધ રજૂ કર્યો હતો કે જે વખતે તમે લોકો નદીને, પહાડને, વનને દેવતા માનતા હતા, વન દેવતા, પર્વત દેવતા, નદી દેવતા, તે વખતે તમારી ભારતની ઇકોલોજી કેટલી સ્વસ્થ સુખદ હતી, અને જે દિવસથી તમે એ આસ્થા તોડી તેના પછી તમારા ભારતની દુર્ગતિ કેવી થઈ છે, એનો આખો એમણે નિબંધ વાંચીને સંભળાવ્યો હતો અમદાવાદમાં, અને કોઈ પાસે કાંઈ જવાબ નહોતો. મૂળ હાથે કરેલા હૈયે વાગે એવું થયું છે. એટલે કેટલાક ધર્મો આવા ભૌતિક હોય છે, કેટલાક ધર્મો સામાજિક હોય છે, કેટલાક ધર્મો પારિવારિક હોય છે, કેટલાક ધર્મો સાંપ્રદાયિક હોય છે. જેમ આપણે શરણાગતિ, સમર્પણ અને સેવા અને ભક્તિને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ, તો તેની ધર્મતા નભાવવા માટે આપણા સંપ્રદાયમાં પણ કોઈ કોઈક વસ્તુઓની મર્યાદા જે બાંધવામાં આવી, જેને આપણે મર્યાદ કહી રહ્યા છીએ, તે મર્યાદ જે હતી એ આપણો સાંપ્રદાયિક ધર્મ હતો. એ કંઈ એવો ધર્મ નહોતો કે જેનામાં મર્યાદની પોતાનામાં કાંઈ વેલ્યુ હોય. દાખલા તરીકે નગરકોટની કિંમત ક્યારે, કે નગરકોટની ભીતર નગર હોય તો. નગરકોટ તો આપણે બાંધી દીધું અને નગર નીકળી ગયો બહાર, તો પછી નગરકોટની કિંમત શું? આપણે જે સાંપ્રદાયિક મર્યાદ હતી ભૌતિક બધી, જે કાંઈ અપરસની મેંડ મર્યાદો હતી, એ આપણો સાંપ્રદાયિક ધર્મ હતો. પણ એ નગરકોટ જેવો ધર્મ હતો જેની ભીતર કયો નગર હતો? શરણાગતિનો, સમર્પણનો, સેવાનો, ભક્તિનો. એને જો એ પ્રોટેક્ટ કરતા હોત ને એ મર્યાદ, તો સૌથી સારામાં સારી વસ્તુ હતી. એ વસ્તુ નગરકોટ રહી ગયો અને નગર બહાર નીકળી ગયો, શરણાગતિ બહાર નીકળી ગઈ, સમર્પણ બહાર નીકળી ગયો. સમર્પણ માટે આપણે એ ભાવ રહ્યો નથી, મર્યાદનો ભાવ રહી ગયો. એટલે જ્યારે નગર નથી હોતો અને નગરકોટ હોય છે, ત્યારે તો સ્મશાની આ શાંતિ એમાં દેખાતી હોય છે. નગરની ચહલપહલ, અવર જવર તેમાં દેખાતી નથી હોતી. એ જાતની મર્યાદિતા એમાં આવી ગઈ છે. એના માટે મર્યાદ ખરાબ નથી, પણ જે મર્યાદ નગરકોટ જેવી હોય, એને નગરના ભીતરની સુરક્ષા માટે હોય તો એ સાચી, અને ભીતર નગર સુરક્ષિત ન રહેતો હોય તો એ નગરકોટ ખરાબ. મૂળ મુદ્દો એ સમજવાનો હતો આધિભૌતિક ધર્મમાં. તે સિવાય આધ્યાત્મિક ધર્મ હોઈ શકે, વૈયક્તિક ધર્મ હોઈ શકે, આધ્યાત્મિક ધર્મ હોઈ શકે, છેવટે આધિદૈવિક પણ ધર્મ હોઈ શકે. તો જેને આપણે શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ કહી રહ્યા છીએ, એક વાત ધ્યાનથી સમજો કે આપણો આધિભૌતિક ધર્મ નથી. એના માટે અમુક આધિભૌતિક ધર્મો આપણે ત્યાં છે, આ મેંડ જાળવવી, આ મેંડ જાળવવી, આમ કરવું, તેમ ન કરવું, એ બધા આપણા આધિભૌતિક ધર્મો છે. એ બાબતમાં આપણા આધ્યાત્મિક ધર્મો પણ છે કે કોઈક આપણે આધ્યાત્મિક ધર્મો એ બાબતના પાળીએ છીએ. પણ શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ મૂળમાં આપણા આધિદૈવિક ધર્મો છે. હવે આધિદૈવિક ધર્મનો અર્થ શું? આધિભૌતિકનો અર્થ કે જે આપણા દેહથી લાગતા વળગતા ધર્મો હોય તે, આધ્યાત્મિક ધર્મ એટલે જે આપણા આત્માથી લાગતા વળગતા ધર્મ હોય તે, પણ આધિદૈવિક ધર્મ એટલે જે આપણા આત્માની ભીતર બેઠેલો દેવ છે એનાથી લાગતા વળગતા જે ધર્મ હોય તેને આધિદૈવિક ધર્મ કહેવાય. તે પૈકી આપણી શરણાગતિનો ધર્મ, આપણા સમર્પણનો ધર્મ, આપણી ભગવત સેવાનો ધર્મ, આપણી ભક્તિ એ આપણો આધિભૌતિક આધ્યાત્મિક ધર્મ નથી, એ આપણા આધિદૈવિક ધર્મો છે. એ વાત આપણે, સ્વધર્મ છે એ વાત આપણે હૃદયમાં સ્પષ્ટતા સમજવી જોઈએ. અને જો એક વખતે આધિદૈવિક સમજીએ તો અધિદેવનો આપણી સાથે સંબંધ કઈ જાતનો એ બાબતમાં શાસ્ત્રે બે ન્યાય દેખાડ્યા છે, એક મર્કટ ન્યાય અને એક માર્જારન ન્યાય. મર્કટ ન્યાય એટલે શું કે વાંદરાની જે માદા હોય, વાંદરી જે હોય, એ પોતાના બાળકને એક ઘરમાંથી બીજા ઘરમાં લઈ જવાનું હોય એને, તો વાંદરાના બાળકે માતાને બરાબર પકડીને રાખવું પડતું હોય છે. એ જો પકડીને ન રાખે તો એ છલાંગ મારવામાં એ પડી જાય તો ગુનો વાંદરીનો નહીં, એના બાળકનો. અને બિલાડી જ્યારે એક છાપરામાંથી બીજા છાપરામાં ઘર બદલતી હોય, તે વખતે બિલાડી એ પોતાના બાળકને પોતાને પકડવાનું નથી કહેતી, બિલાડી પોતાના બાળકને પોતે પકડતી હોય છે પોતાના મોઢાથી. મોઢાથી પકડીને પોતે છલાન મારીને એક છાપરાથી બીજા છાપરા ઉપર જાય, તેને આપણે ત્યાં મર્કટન ન્યાય, માર્જારી ન્યાય કહેવાય. તો આધિદૈવિક ધર્મમાં બે ન્યાય છે, એક મર્કટ ન્યાય અને એક માર્જારન ન્યાય. મર્કટ ન્યાય એટલે વાંદરાની માફક, વાંદરાના બાળકની માફક જ્યારે આપણે પ્રભુની શરણાગતિ ધર્મ તરીકે લેવી પડતી હોય તો એ મર્કટન ન્યાય થઈ ગયો, કે ધર્મનો, શરણાગતિનો ધર્મ, સમર્પણનો ધર્મ, સેવાનો ધર્મ, ભક્તિના ધર્મના જે પ્રયાસો છે તે વાંદરાનો બાળક જેમ પોતાની માતાને વળગીને પકડે, તેમ આપણે આપણા ઘરમાં બિરાજતા પ્રભુને પકડીને આપણી શરણાગતિ જાળવીએ, આપણું સમર્પણ જાળવીએ, આપણી સેવા જાળવીએ, આપણી ભક્તિ જાળવીએ, તો એ માર્જારી ન્યાય થયો અને મર્કટન ન્યાય થયો. અને જ્યારે પ્રભુ આપણને જાળવે, આપણે પ્રભુને નથી જાળવવાના, પ્રભુ આપણને જાળવે, તે વખતે માર્જારી ન્યાય એટલે બિલાડીનો ન્યાય કહેવાય, કે બિલાડી આવી રીતે કરતી હોય છે. તો એ જે માર્જારી ન્યાય છે ને, એને આપણે ત્યાં ધર્મી કહેવાય છે, કે તમારી કેર ધર્મ નથી લેતો, પણ ધર્મ જેના માટે છે એ ધર્મી ભગવાન પોતે તમારી કેર લઈ રહ્યો છે. બિલાડીના બાળકની કેર બિલાડી લે છે, બિલાડીનું બચ્ચું નથી લેતું, અને વાંદરાના બાળકની કેર અડધી વાંદરી લે છે ને અડધી કેર પોતે વાંદરાનું બાળક લેતું હોય છે, કે પોતાની માતાને બરાબર વળગીને રહે છે જ્યારે એ છલાંગ મારતી હોય, એ એટલો એને પકડવાનો અભિગમ હોય છે. તો આ જે છે ધર્મનો, શરણાગતિનો ધર્મ સંપ્રદાય જે છે તે મર્કટન ન્યાયથી છે, અને જે ધર્મી સંપ્રદાયનો, શરણાગતિનો આખો પ્રકાર છે તે માર્જારી ન્યાયથી છે, કે કેર બધી ભગવાન લેશે, હવે તમારે ખાલી ઉપદ્રવ ન કરવાનો. એક વાત સમજો કે બિલાડી પણ બિચારી બાળકને પકડે અને બાળકને પકડીને કૂદતી હોય, તે વખતે બિલાડીનું બાળક પોતાની માતાને લભુરિયા ભરે કે કરડવા જાય તો એને છોડવી પડશે. તો તેણે કાંઈ કરવાનું નથી એવું મતલબ એનું નથી થતું, એ આપણે ખોટું સમજી ગયા, કે આપણો તો ધર્મી સંપ્રદાય છે. આપણો ધર્મ સંપ્રદાય ક્યાં છે? આપણે તો ધર્મી પરાયણતા થવું જોઈએ. ધર્મી પરાયણ થવામાં ધર્મીને તમારે અનુકૂળ થવું પડશે. ધર્મી જે કાંઈ તમારાથી કરાવવા માગતો હોય તે તમારે કરવું જોઈએ, બીજી ખોટી ખટપટ તમારે ન કરવી જોઈએ. ધર્મી તમને કહેતો હોય કે ઘરમાં તમે સેવો તો તમારે હવેલીમાં ન ભટકવું જોઈએ. ધર્મી તમને કહેતો હોય કે તમારા ઘરમાં બિરાજતા સ્વરૂપને તમે સમર્પિત થાઓ તો તમને હવેલીમાં સમર્પણ ન કરવું જોઈએ. ધર્મી તમને કહેતો હોય કે તમે તમારે માથે જે સ્વરૂપ બિરાજે છે એની ભક્તિ કરો, તમે એને છોડીને બીજા ઠાકુરજીની ભક્તિ કરો, જેને પરણ્યા નથી એને ચાહી રહ્યા છો, જેને ચાહી રહ્યા છો એને પરણ્યા નથી, આવું દાંપત્ય કેટલા દિવસ નભે? જેને પરણ્યા તેને ચાહતા નથી તમારી ઘરમાં જે બિરાજી રહ્યો છે, જેને ચાહો છો તેને પરણતા નથી, પરણી શકતા નથી પાછા, તેમાં ત્યાં તમે ભળવાનોય અધિકાર નથી. ભીતર પગારદાર નોકરોને અધિકાર છે, તમને અધિકાર નથી. એટલા જો તમે નકામા હો તો એને ચાવવાથી ફાયદો શું? તો આપણે ધર્મી સંપ્રદાયની વાત કરીએ છીએ, પણ એવી શરણાગતિ લેવાથી ફાયદો શું કે જેની તમે શરણાગતિ લેતા હો એના પાસે રહેવાનો તમને અધિકાર નહીં, એને અડવાનો તમને અધિકાર નહીં, એના ચરણ સ્પર્શ કરવાનો તમને અધિકાર નહીં. બોલો, વૈષ્ણવો હવેલીના ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી શકે? હરિજન મંદિર પ્રવેશ નિષિદ્ધ છે, તેમ તમારો એ મંદિર પ્રવેશ નિષિદ્ધ છે. પગારદાર નોકરોને મંદિર પ્રવેશ છે, તમારો મંદિર પ્રવેશ નિષિદ્ધ છે. બહારથી દર્શન કરો, હવે તમે હરિજન હોવ કે નહીં હોવ, પણ તમને ટ્રીટ તો હરિજનની માફક કરવામાં આવી રહ્યા છે. અને તમે કહો છો કે અમારો ધર્મી સંપ્રદાય છે. ધર્મી ક્યાં છે? ધર્મીને સ્પર્શ કરવાનો તો તમને અધિકાર છે નહીં. એને તમે ધર્મ સમજી રહ્યા છો, પુષ્ટિ સમજી રહ્યા છો, એને તમે શરણાગતિ સમજી રહ્યા છો, એને તમે સમર્પણ સમજી રહ્યા છો, એને તમે સેવા સમજ્યા. જેને તમે અડવાનો અધિકાર નથી, એની સેવાનો અધિકાર તમને થયો કેવી રીતે? કોઈક એવી છોકરી તમને પરણાવી દે કે એવો છોકરો તમને પરણાવી દે કે અમે તમને પરણાવી રહ્યા છીએ પણ એ અડતા નહીં તો અબડાઈ જશે. અરે તો છોકરી કે છોકરો પરણાવોને એને અડવાનું ન હોય ને અડવાથી અભડાઈ જતું હોય તો એ પછી પતિ કે પત્ની કહેવાશે કેવી રીતે? કોઈ દિવસે તો ભલા માણસો બુદ્ધિ વાપરીને સોચો કે એવું કોઈ દિવસે દાંપત્ય ધર્મ હોઈ શકે? તમે ઘાસ નથી ખાતા, અન્ન ખાઈ રહ્યા છો. આટલું તો વિચારો કે જેને અડતા અભડાઈ જતો હોય એ તમારો સ્વામી કેવી રીતે થઈ શકે? જો તમારી બૈરી તમને એમ કહેશે કે અડશોમાં મને, હું અભડાઈ જઈશ, તો તમારી બૈરી થઈ શકે? આપણે ખોપડીનો દિવાલો કાઢ્યો છે મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજમાં, તેથી આવી ઉલટી વાતો આપણે ગળે ઉતરી ગઈ. જો ખરેખર આપણે અધિકારી હોઈએ, ખરેખર આપણું સમર્પણ એ ઠાકોરજી સાથે થયો હોય તો હટાવ નોકરોની બટાલિયનને, વૈષ્ણવોને સેવામાં નવડાવ. નિસ્વાર્થ ભાવથી સેવા કરશે. મેં આજ સુધી ક્યાંય પણ કોઈક વૈષ્ણવને ફૂલમંડલી ભરવાના પૈસા લેતા ન જોયા. સમાધાની 30% પૈસા લેતો હોય છે સમાધાનીના, મુખિયા નેગના પૈસા લેતો હોય છે, પગાર લેતો હોય છે. હિંડોલા ભરવાના, સાંજી ભરવાના, માલા ભરવાના, વૈષ્ણવો બિચારા સામેથી પૈસા આપે છે, સામેથી પૈસા આપે છે કે અમે માલા ફોવા. ફૂલ આપે છે, મજેદાર વાત છે કે ફૂલ કોના પૈસાના? વૈષ્ણવોના. હવે વૈષ્ણવોના પૈસાથી લીધેલા ફૂલની માલા બનાવવામાં પણ પાછા વૈષ્ણવોથી પૈસા ઉઘરાવવામાં આવે છે કે માલા બનાવી હોય તો એટલા પાછી ન્યોછાવર લાગશે. અને પાછી માલા બનાવી ન્યોછાવર આપીને તે પછી માલાને ઠાકુરજી પાસે પહોંચાડવી હોય તેનાય પાછી ન્યોછાવર અલગ હોય છે. ડગલે પગલે ન્યોછાવર ન્યોછાવર ન્યોછાવર, તમે રૂપિયા ઉપર ન્યોછાવર થઈ ગયા છો, ઠાકુરજી ઉપર ન્યોછાવર નથી થયા. એ વાત તમારે સમજી પડશે. કાંઈક ઘોટાળો છે આમાં, કાંઈક મોટો ઘોટાળો છે, જે સમજફેર થઈ ગઈ છે, ધર્મ સંકટ ઊભો થઈ ગયો છે કે જેની તમે આટલી બધી સેવા કરી રહ્યા છો, આટલી બધી સેવા કરી રહ્યા છો, એને તમે અડવાનો અધિકાર નથી. એ તમે જો એમને અડો એ સ્વરૂપને, તે સ્વરૂપ અભડાઈ જાય. અને પાછું તમને સેવકમાં, તમને જે છે જે સેવા કહેવામાં આવે છે, ને એને પગારદાર જે નોકરો છે જે સેવક નથી સાચા, સામે પૈસા લઈ રહ્યા છે સેવા કરવાનો, એ તો સેવા ક્યાં કરી રહ્યા છે? નોકરી કરી રહ્યા છે. એને અડવાનો અધિકાર છે. ઘરની બાયરી જો આવું કરે ને તો વ્યભિચાર કહેવાય, કે પતિને અડી ન શકે, પત્ની અડી ન શકે, અને પરાઈ અડકી જાય પગારદાર પૈસા લેનારી, તો વ્યભિચાર કહેવાય ને. એટલે આપણી સમજફેર થઈ ગઈ છે. મોટો ધર્મ સંકટ ઊભો થયો છે પુષ્ટિમાર્ગમાં આ સમજફેરને કારણે. એ સમજફેર ઉપર આપણને, સમજફેર આપણને દૂર કરવી પડશે. ધર્મ સંપ્રદાય હોય કે ધર્મી સંપ્રદાય હોય, ધર્મ શરણાગતિ હોય કે ધર્મી શરણાગતિ હોય, ધર્મ સમર્પણ હોય, સમર્પણ ધર્મ હોય કે ધર્મી સમર્પણ હોય, ધર્મ સેવા હોય કે ધર્મી સેવા હોય, ધર્મ ભક્તિ હોય કે ધર્મી ભક્તિ હોય, દરેકમાં આ વાત કાયમ રહેશે, કાયમ રહેશે અને કાયમ રહેશે કે જે જેનો અધિકારી છે એને સ્પર્શ કરવાનો તો અધિકાર હોવો જ જોઈએ, નહીં તો એ અધિકારી જ નથી. શિવાલયમાં તમારે બિલ્વપત્ર ચઢાવવું હોય તો તમને ચઢાવવાની છૂટ છે, અહીંયા તમને છૂટ નથી. અને છતાંય તમને કહેવામાં આવે છે કે તમારા પૈસાથી બધો સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે, કરનારા પાછા સેવક નથી, પુષ્ટિ માર્ગના નો પગારદાર નોકરો છે, પ્રોફિટ એમના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થતો નથી, મારા જ લઈ જાય છે. તો આનો છેડો કેવી રીતે આવે, આ પ્રક્રિયાનો છેડો કેવી રીતે આવે? તો સમજો, કોઈક 30% કમિશન ખાઈ રહ્યો છે, કોઈ 40% કમિશન ખાઈ રહ્યો છે, દરેક વાતમાં કમિશનો ખવાય છે, એ શું સેવા કહેવાય? ન કહેવાય સેવા. ઓછામાં ઓછી મહાપ્રભુજીએ તો એવી સેવા ક્યારે પણ વિચારી જ નહીં હોય, એટલું તમે ગ્રંથો જોઈ જોશો તો તમને પોતાને સમજ પડશે. આ મહાપ્રભુજીએ ઉપદેશેલ સેવા નથી, આ કોઈ ભરતી જ પ્રકારની સેવા છે, જેનો નથી પુષ્ટિમાર્ગમાં ઉલ્લેખ, જેનો નથી શાસ્ત્રમાં ઉલ્લેખ, નથી જેનો નીતિમાં આપણે કોઈ જસ્ટિફિકેશન, કે નથી કાનૂની જસ્ટિફિકેશન. આ તો એક આંધલે બહેરું કૂટાઈ રહ્યું છે. તેથી સત્યંતુ સમદર્શનમ,